अनित्य मरणे नहिं रक्षति डुक्रोय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते गेयं गीता नाम सहस्रम गेयं श्रीपति रूपमजस्रम नेयं सज्जन संगे चितं गेयं दीन जना चवितं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते भज गोविंदं भज गोविंदं गोविंदम भज मूढ़मते। श्लोक चाले छे आपणे गेयम गीता नाम सहस्रम ध्येयम श्रीपति रूपमजस्रम नेयम सज्जन संगे चित्तम देयम दीन जनाय च वित्तम। देयम दीन जनाय च वित्तम, दीन दुखी गरीब ने दान आपो। दान आपवा विषे अपने वात चाले छे। शंकराचार्य जी कहे छे दान आपो, પાંચ બાબત જે કરવાની કઈ છે એમાંની છેલ્લી પાંચમી વાત જે બે પ્રવચનમાં આપણે સાંભળ્યું દાન વિશે, દાન ઘણા લોકો કરે છે પણ દાન કઈ રીતે કરવું એ બહુ જ ઓછા લોકો જાણે છે। દાનનો મહિમા બહુ છે। શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, યજ્ઞ દાન અને તપ એ ત્રણનો ક્યારે મનુષ્યએ ત્યાગ ન કરવો, છોડવા નહીં। યજ્ઞ દાન અને તપ, કારણ કે આ ત્રણેય મનુષ્યનું પરમ કલ્યાણ કરનારા છે। કોઈ પણ સંજોગોમાં ત્રણનો ત્યાગ ન કરો। યજ્ઞ એનું મહિમા આપણે જાણીએ છીએ। યજ્ઞ એ પરમ પવિત્ર કાર્ય છે। ક્યાંય પણ યજ્ઞ થતો હોય તો આપણને સેજે નમસ્કાર કરવાનો, દર્શન કરવાનો, હાથ જોડવાનો ભાવ થાય। એના જેટલું જ પવિત્ર કાર્ય એ દાન કરવું એ છે। દાન દેવાતું હોય તો દાન દેનાર એની દેવાની પ્રક્રિયા એ પણ યજ્ઞ જેટલી પવિત્ર છે અને એ નમસ્કાર કરવા યોગ્ય છે। તપસ્વીને આપણે જેમ નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, તો એ બંનેની વચમાં ભગવાને દાન મૂક્યું છે, એટલે દાન પણ એટલું જ પવિત્ર છે. એ પણ એક મોટું યજ્ઞ કાર્ય છે. તપ જેમ માણસના અંતઃકરણને શુદ્ધ કરી નાખે છે, યજ્ઞ જેમ માણસના જીવનને નિર્મળ કરી નાખે છે, એમ દાન પણ મનુષ્યના જીવનને શુદ્ધ કરી નાખે છે. પણ જો એની રીત પ્રમાણે થાય તો યજ્ઞ એટલો જ ફળદાયી થાય કે જેટલા એના વિધિ વિધાનનું પાલન થાય. એમ દાનની પણ વિધિઓ છે. લે ભાઈ દીધું, ચાલ ભાઈ પકડ રસ્તો, એ દાન નથી. દાન ખરું પણ વિધિ વગરનું. બહુ જ શાસ્ત્રીય વિધિમાં તો વચ્ચે બ્રાહ્મણ રહે, મંત્રોચ્ચાર કરે, સંકલ્પ કરાવે, હાથમાં અંજુલીમાં જળ રખાવે, પછી દાન થાય. એટલે દાન દેવું, સ્વીકારવું, એની બધી વિધિઓ છે. પણ માનો કે એવી વિધિ બધી કરવા રહીએ તો દાન ક્યાં કરીએ. પણ સૌથી સૂક્ષ્મ વિધિઓ જે દાતાએ પાળવાની છે, એટલી પળાય તો ધન્ય થઈ જાય. એટલે વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણએ 17મા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં યજ્ઞ, દાન અને તપ કેમ કરવું એ બહુ વિસ્તારથી સમજાવ્યું છે. હવે દાન કેમ કરવું, ટૂંકમાં ગીતા એના મુખ્ય બે પાંચ જે મુદ્દાઓ છે એ લઈને આપણે વાત કરીશું. ઉપનિષદોમાં પણ ખૂબ દાનનો મહિમા છે, વેદમાં છે, ભાગવત આદિ શાસ્ત્રોમાં છે. એમાંથી આપણે થોડા થોડા સમજી લેવા જરૂરી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને સમજાવતા દાનની વિધિ બતાવે છે. વિધિની વાત આવે એટલે આપણે કહ્યું ને એમાં મંત્રોચ્ચાર ના અંતે એવું બધું યાદ આવે, પણ એવું નથી. વિધિ દાતાએ પાળવાની પોતાના જીવનમાં સૂક્ષ્મની છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ દાન કયું, કે એક તો કર્તવ્ય સમજીને દાન આપવું, બીજું કોઈ પણ બદલાની અપેક્ષા વગર દાન આપવું, ત્રીજું દેશકાળને સમજીને દાન આપવું, એટલે કે સમય સંજોગને અનુસારે દાન આપવું, ચોથું સુપાત્રને દાન આપવું. લાગે છે બહુ સામાન્ય આ બધું, કે આમાં કંઈ બહુ ભગવાને કંઈ ગંભીર વાત કરી દીધી હોય એવું નથી, પણ બહુ સૂક્ષ્મ છે. કર્તવ્ય સમજીને દાન આપ. અમે ગ્રહસ્થ છીએ એટલે અમારે દાન આપવું જોઈએ, અમારી ફરજ છે. ગ્રહસ્થની ફરજ છે કે દાન આપવું. આ કર્તવ્ય એટલે ફરજ, એ ફરજ સમજીને દાન આપ. ભાવ સારો છે, ગ્રહસ્થની ફરજ છે કે ગ્રહસ્થએ દાન કરવું. અર્થ સારો, કર્તવ્ય એટલે ફરજ, પણ એમાં થોડું દબાણ છે. ગ્રહસ્થ છીએ એટલે દાન કરવું જોઈએ. જો ગ્રહસ્થ ન હોઈએ તો અમારે દાન કરવાની કોઈ ફરજ નથી. આ દબાણ છે સૂક્ષ્મ રીતે. અમે શિક્ષક છીએ એટલે અમારે વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, એ અમારી ફરજ છે, પણ શિક્ષક ન હોય તો એને કંઈ લેવા દેવા નથી. શાસ્ત્ર એમ કહે છે કે તમે જે વિદ્યા ભણાવ્યા હોય એ બીજાને ભણાવો, એમાં શિક્ષક હો કે ન હોય એનો કોઈ રોલ નથી. પણ અહીંયા શું છે કે અમારી ફરજ છે, કર્તવ્ય છે, શિક્ષક છીએ એટલે તો દબાણ થયું ને થોડું, દીકરા છીએ એટલે મા બાપની સેવા કરવી જ જોઈએ, એ દબાણ છે. પણ દીકરા હો કે ન હો, કોઈ પણ વૃદ્ધની સેવા કરવી એ અલગ વાત છે. એટલે અમે ગ્રહસ્થનું કર્તવ્ય છે કે દાન કરવું જોઈએ એમ સમજીને દાન કરવું સારી વાત છે, પણ છતાંય દબાણથી થાય છે. બીજો પણ એમાં ભાવ છુપાયેલો છે કે ગ્રહસ્થ છીયા છીએ તો દાન કરવું જ પડે ને, શું કરીએ, આ પડે ને, કરવું પડે છે, શા માટે, ગ્રહસ્થ છીયા છીએ તો કરવું જ પડે ને ભાઈ, આ લાચારીનો ભાવ છે. શિક્ષક થયા છીએ, થવું તો બીજું, ના થવાયું, એડમિશન મળ્યા નહીં, તો શિક્ષક થયા તો હવે વિદ્યાર્થીનો ભણાવવા જ પડે ને, શું કરવું, આ પડે ને, કરવું પડે છે. દીકરા થયા એટલે હવે શું થાય, હવે ઘરના મા બાપની સેવા તો કરવી જ પડે, કરવી પડે છે, કોઈ બીજું કરતું હોય તો આને નથી કરવું. એટલે કર્તવ્ય એટલે ફરજ અર્થ સારો છે, પણ છતાં એમાં દબાણપણનો ભાવ છે અને લાચારીનો પણ ભાવ છે. પણ છતાંય કર્તવ્ય સમજીને દાન કરવું એનો શ્રેષ્ઠ અર્થ એ છે, તાજુબીનો અર્થ એ છે, કર્તવ્ય એટલે કરવા યોગ્ય કામ, એટલે કરી લેવા જેવું કામ. તમે ગ્રહસ્થ હો કે ન હો, જ્યાં હો ત્યાં, જેવા હો તેવા મનુષ્ય છો ને, હા, તો મનુષ્ય દેહે કરીને દાન કરી લેવા જેવું કર્મ છે, છોડવા જેવું નથી, ચૂક્યા તો મરી ગયા એમ સમજીને દાન કરવું, કર્તવ્ય એટલે કરવા જેવું કામ, કરી લેવા જેવું કામ, ચૂકવા જેવું નહીં એમ સમજીને દાન કરવું, આ શ્રેષ્ઠ દાનની વિધિ છે. કરવું પડે છે, ફરજ છે ને એ રીતે દાન કરે એમાં થોડું કચાશ છે, પણ કરી લેવા જેવું દાન, આ કામ કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરવું એ શ્રેષ્ઠ દાન છે. મહારાજા પર દુઃખ ભંજક વિક્રમ મહારાજા રોજે કચેરીમાં જતા પહેલા છૂટે હાથે દાન આપતા. હવે એટલું બધું દાન આપે ને એટલે કોષાધ્યક્ષ કારભારી એને ચિંતા થાય કે હવે આમ જ જો આપતા રહે તો ખજાનાનું શું. પણ મહારાજને કંઈ મોઢામોઢ તો કહેવાય નહીં કે મહારાજ આ થોડું વધારે પડતું થાય છે, એટલે એણે યુક્તિ કરી. મહારાજા વિક્રમ જે ઘરેથી આમ જેવા નીકળે અને સૌ પ્રથમ કચેરીમાં જતા પહેલાં દાન પીઠ ઉપર આવી અને દાન આપવા જાય, એ પેસેજમાં માર્ગમાં જેવા પગ મૂકીને આગળ ચાલે એટલે સામે વંચાય એવી રીતે દિવાલ ઉપર કારભારીએ કોષાધ્યક્ષએ લખી નાખ્યું, આ પદાર્થે ધનમ રક્ષે, આપત્તિના સમય માટે ધન સંચી રાખવું જોઈએ, સંઘરી રાખવું જોઈએ, બચાવી રાખવું જોઈએ, વિપત્તિમાં કામ આવે માટે, આ પદાર્થે આપત્તિ વખત માટે ધનમ રક્ષે, ધન સાચવવું જોઈએ. એવા વિક્રમ મહારાજા નીકળ્યા ને આ વાંચ્યું, કોષાધ્યક્ષની કારભારીની ચિંતા સાચી છે, બે ક્ષણ માટે અટકી ગયા કે આપત્તિના સમય માટે ધન સાચવું જ જોઈએ, બધું દઈ ન દેવાય, રાજ્ય છે. પણ વિક્રમ મહારાજે વાંચ્યું, તરત ત્યાંથી લઈ લખવાની ચીજ અને એની નીચે લખી નાખ્યું. ઉપર શું લખ્યું તું કારભારીએ, આ પદાર્થે ધનમ રક્ષે. મહારાજા વિક્રમે નીચે લખ્યું, મહતામ આપદઃ કુતઃ, ભાગ્યશાળીને આપત્તિ ક્યાંથી હોઈ શકે, એ તો જેના ફૂટી ગયા હોય એને આપત્તિ હોય, પણ ભાગ્યશાળીને વળી આપત્તિ શું. મહતામ એટલે જેના મહાભાગ્ય છે જીવનમાં એને વળી આપત્તિ, આપદઃ કુતઃ, આપત્તિ ક્યાંથી હોય. અને ગયા અને દાન પીઠિકા ઉપર બેસીને છૂટે હાથે દાન આપ્યું. કારભારી કે બહેરે કરી, અસર કઈ ના થઈ. વળી વાંચીને કારભારીએ બીજે દિવસે વહેલા આવીને પાછી એની નીચે લખી નાખ્યું, કદાચિત કુપ્યતે દૈવ, ભાગ્ય પણ ક્યારેક રિસાઈ જતું હોય છે. કેવા કેવા બુદ્ધિશાળી હોય છે, કદાચિત કદાચ એમ કુપ્યતે દેવ, ભાગ્ય રિસાઈ જાય, ક્રોધિત થઈ જાય, મતલબ ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે. માટે આ પદાર્થે ધનમ રક્ષે. વળી વિક્રમ મહારાજે નીકળ્યા અને વાંચ્યું, ઓહો ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે એમ આ કોષાધ્યક્ષ કહેવા માગે છે. માટે ધન સંચી રાખવું જોઈએ. પણ વિક્રમ મહારાજે પાછું લેખન કરવાની ચીજ ઉપાડી નીચે લખ્યું કે ભાગ્ય રિસાઈ જાય છે એમ તમે કહો છો, ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે. તો નીચે લખ્યું કે જો ભાગ્ય રિસાઈ જાય તો, એનો જવાબ સંસ્કૃતમાં લખ્યો કે સંચિતમ અપી વિનશ્યતિ. ભાગ્ય રિસાઈ જાય તો સંગ્રહેલું નાશ થઈ જતું હોય છે. માટે કારભારી મને આપી લેવા દો, ભાગ્યમાં હોય તો આપત્તિ નથી. ને આપત્તિ તમે કયો છો, ભાગ્ય રિસાઈ જાય, ભાગ્ય રિસાય તો ગમે તેટલું સંગ્રહીને ગમે ત્યાં રાખ્યું હોય ત્યાંથી ગમે તે રીતે નાશ પામી જાય, ચોર ચોરી જાય, અગ્નિ લાગી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય, બધું થઈ શકે છે. તો ભાગ્ય રિસાય ત્યારે તો સંગ્રહેલું હોય એ પણ નાશ પામી જાય. માટે કારભારી મને દાન આપી લેવા દો. દાન કરી લેવા જેવું છે એ બતાવે છે કે ગમે તે સંજોગોમાં દાન કરવાનું ચૂકાય નહીં. આપણે તો ભૂલ ચૂકથી અપાઈ જાય છે. અહીંયા તો એવું છે, ગીતા એમ કહે છે જો કે કરી લેવા જેવું કામ છે એમ સમજીને આમ દાન આપે, એ દાન શ્રેષ્ઠ છે, કરી લેવા જેવું છે. ગઢાળીથી આંબા શેઠ નીકળ્યા, માથા ઉપર ઢોલિયો સરસ મજાનો, પેલા રંગત ઢોલિયા છપ્પર પલંગ કહેતા એવો સરસ મજાનો ઢોલિયો બનાવ્યો, એના ઉપર સરસ મજાનું ગાદલું, મશરૂના સરસ ઓછાણ, એના ઉપર ગાલમસૂરિયા, ઓશિકા બે ત્રણ, અને સરસ મજાનો તકિયો, હાથમાં દૂધેરી સરસ મજાની ભેંસ નવચાંદરી, એની સાંકળ પકડેલી ને એની પાછળ એક ચાકર, એ ભેંસની નાની પાડી એને લઈને ચાલતો આવે અને ગઢાળીથી ગઢડા આવે મહારાજને અર્પણ કરવા માટે. 15 કિલોમીટર થાય, માથે ઉપાડીને આ બધું ચાલ્યા આવે છે આંબા શેઠ. પણ જેવો દાદાનો દરબાર આવ્યો ને એવા ઝડપભેર ચાલ્યા, એલો ચાકરે બિચારો પાછળ રહી જાય, ભેંસ આમ જાય રૂમાડા મારતી, અને આંબા શેઠ જય ન્યાલકરણ, જય ભગવાન, જય હરિ, જય સહજાનંદ પ્રભુ, જય સ્વામિનારાયણ કરતા પણ એવા જાણે કોઈ પાછળ ચોર ડાકુ પડ્યા હોય એવી રીતે ભાગ્યા. દાદાના દરબારમાં પ્રવેશ કર્યો, ધૂળની ડમરીઓ ઉડી જાય, પાછળ એલો ગોવાળ તતડાડતો આવે, લીમડું વૃક્ષને નીચે મહારાજ સભા કરીને બેઠેલા, અને આ વાવાઝોડું આવ્યું. મહારાજને સભા તો બધી જોઈ રહી, ભેંસ, આંબા શેઠ અને આ ધુમાડા વાળા શું ધૂળની ડમરી ઉડાડતા આવે, હા ધમણ એટલે શ્વાસ ચડી ગયેલો, જય નયાલ કર્ણ પ્રભુ, જય હરિ ઘનશ્યામ, જય સહજાનંદ પ્રભુ. અરે મહારાજને સભા બધી જોઈ રહી કે આ શું છે, એકદમ આવીને ભેંસની સાંકળ ગોવાળને દઈ અને માંડ્યા દંડવત કરવા. પણ મહારાજ કે રાખો રાખો શેઠ શું છે. અરે મહારાજ જવા દો, વાત કર્યા જેવી નથી, શું થયું પણ અરે વાત જવા દો, મારા દંડવત કરી લેવા દો. એવા હાંફી ગયેલા, શ્વાસ ચડી ગયેલા. મહારાજ કે રાખો રાખો શેઠ, માંડ હાથ પકડીને મહારાજ બેસાડ્યા, શેઠ શું છે. અરે વાત જવા દો. મહારાજ કે બ્રહ્મચાર્યને પાણી પીવડાવો, આમ જોવાની પરિસ્થિતિ તો વિચિત્ર થઈ ગઈ શેઠની. શેઠ પાણી પીવો. ના તમે પીવડાવો તો પીવું છે. મહારાજે જળ લઈને આંબા શેઠને આપ્યું કે લ્યો શેઠ તમે પાણી, એમ નહીં પેલા બે ઘૂંટડા તમે પીવો. મહારાજે બે ઘૂંટ પીધા પછી શેઠને આપ્યું. શેઠ એક લોટો પાણી પી ગયા, ઠાડું થયું. મહારાજ અરે આંબા શેઠ પણ શું આટલું બધું થઈ ગયું છે. મહારાજ મારા ઘરમાં આગ લાગી, બધું બળીને ભસ્મ થઈ ગયું, આટલું માંડ બચ્યું છે, તે હું લઈને તમારી પાસે દોડતો દોડતો આવ્યો છું. મહારાજ ગજબ થઈ ગયો. ઓહો શેઠ બધું બધું મહારાજ બળીને ખાક થઈ ગયું, ખાક થઈ ગયું, આટલું બચ્યું છે બસ. એ મને થયું મહારાજા પ્રભુને અર્પણ કરી દઉં. મહારાજ કે શેઠ આ તો ભારે ખરી, બહુ કરી મહારાજ, બહુ કરી. અરે રે શેઠ, તો ઘર હળગી ગયું તો બૈરા છોકરા? હા એ છે, એ વાંધો નથી, બેઠા છે. એમને પણ એને રેવા કરવાનો? હા એમ તો ઘર છે ને, એમાં નિરાયતે બેઠા છે, વાંધો નથી. મહારાજ એક બાજુ કે ઘરમાં બેઠા છે, બૈરા છોકરા શારદા નરવા છે, બીજી બાજુ એમ કે બધું હળગી ગયું. એટલે મહારાજ કે તને કયો કઈ સમજાતું નથી? એટલે પાછળ જે નોકર ભરવાડ હતો ને, એમણે કીધું મહારાજ મને સમજાતું નથી, એના ઘરે કાંઈ આગ લાગી નથી, કાંઈ કઈ બળી નથી ગયું, બધા નિરાતે છે, ઘર મજાના છે, ખરડા મજાના છે, આ શેઠ શું બોલે છે મને નથી સમજાતું, બધું બળી ગયું, ખાક થઈ ગયું, આટલું બચ્યું એ લાવ્યો. હે શેઠ, મહારાજ કે શું છે, વાત તો કરો. હે મહારાજ, વાત તો આવ સીધી સાદી છે મહારાજ, તમારા કામમાં ના આવે એ બધું હળગી ગયું કહેવાય. આટલું મહારાજ તમારા કામમાં પહોંચી ગયું ને એ જ રહ્યું કહેવાય, બાકી બધું બળીને ખાક થઈ ગયું મહારાજ, અહીંયા પહોંચ્યું એટલું સાર્થક રહ્યું, એ બધું બળી ગયું કહેવાય મહારાજ, ઉપયોગમાં આવ્યું નહીં, આવે નહીં. શું કારણ? ભવિષ્યમાં આવવાનું હોય ત્યારની વાત, ત્યારે અત્યારે જ બધું બળી ગયું કહેવાય. અહીંયા જેટલું પહોંચી ગયું ને એટલું કામનું છે. આને કહેવાય શ્રેષ્ઠ દાન, કરી લેવા જેવું કામ છે એમ સમજીને દાન કરે એ કેવું દાન કહેવાય? શ્રેષ્ઠ દાન. તો એ છે શ્રેષ્ઠ દાન. એ કે અંબા આંબા શેઠ પાછે શ્રીજી મહારાજે માગ્યું નથી કે તમે ગાદલું લાવો, ઓશિકું લાવો, માગ્યું નથી. માગે અને આપે એના કરતા માગ્યા પહેલા આપી દે એ દાન શ્રેષ્ઠ છે. હવે માગ્યા પહેલાની ક્યાં વાત, માગ્યા તોય ન દે. ભિખારીને એક જગ્યાએથી રોટલો મળ્યો છે, એને એમ થઈ ગયું કે રોટલા ઉપર જો શાક પાંદડું કંઈક છાશ કંઈક મળી જાય તો હું રોટલો જમી લઉં. એટલે એક ઘરે જઈને ઊભો રહ્યો, એ કીધું શેઠ સાહેબ, બધાને શેઠ સાહેબ જ કહે ભિખારી, શેઠ સાહેબ રોટલો તો એક જગ્યાએ મળી ગયો છે, તમે જરા કંઈક શાક પાંદડું દઈ દો ને તો નિરાયતે ક્યાંક એક બાજુ બેસીને જમી લઉં. લે રોટલો તો મળી ગયો, રોટલો મળી ગયો પણ કોરો કેમ છે સાહેબ? અમને ભિખારીને કોણ ચોપડીને દે, લાય હું ચોપડી દઉં. એ રોટલો લઈને ગયા ઘરમાં, કરી રોટલો ભિખારીનો ખાઈ ગયો. ભિખારી રાહ જોઈ છે ને ભૈયો ગયો. હવે આ માગે તો એ દિય ની, ભિખારીનું ખાઈ જાય. આ નમૂના હોય છે, મંદિરમાં આવીને મફત ખાઈ જાય, હે ચા પાણી પી જાય, ઉતારા પાણીમાં રહી જાય, ચાવી પાછી ખિસ્સામાં ભૂરીને મૈયા જાય, આને શું કહેવાય? એક પૈસો દાન કોઈ ધર્મ મંદિરો દાનમાં ખાધા પીધા પછી દેવું નહીં, અને પાછી ટીકા કરે, આવડા આવડા મકાનો બાંધીને બેસી ગયા. લ્યો હોય છે ને, નમૂના હોય છે, ઘણા એવા હોય, બહુ હોય છે. એક ભિખારીએ શેઠ પાસે માગ્યું, શેઠજી બે દિવસનો ભૂખ્યો. દરેક ભિખારી બે દિવસનો જ ભૂખ્યો હોય, બોલો. શેઠ સાહેબ બે દિવસથી ભૂખ્યો છું, જો તમે 5 રૂપિયા આપો ને તો કંઈક ખાવાનું ખાય અને તમને આશીર્વાદ દઈ. પેલો શેઠ ઊભા થઈ ગયા. શેઠ કે પેલા મને એ બતાવ કે આજકાલ 5 રૂપિયામાં જમવાનું ક્યાં મળે એ બતાવે. હવે આને સસ્તું મળે તો ખાવા જવું છે. હવે એ ભિખારીને શું દે, હે દે શું? શેઠ દુકાને બેઠેલા, ટપાલી તાર લઈને આવ્યો, તાર એને આપ્યો. શેઠજી આમ ચશ્મા પહેરતા હોય, આમ ચશ્મા રાખીને આમ જોયું, ટપાલીએ તાર આપ્યો, તાર ખોલ્યો, તાર વાંચ્યો. કમ્બાઈન્ડ મકાન રહેતા જોઈન્ટમાં, તાર વાંચી શેઠ ચહેરો બદલાવી અને કીધું, સાંભળ્યો સાંભળ્યું એટલે શેઠાણી નો નામ ન લેતા તેથી, સાંભળ્યો એટલે તરત આવ્યા, હા પાણી મૂકી દેજો, ગરમ પાણી મૂકી દેજો. શું થયું? અરે મરણનો તાર છે, નાવાનું થયું. એકદમ શેઠાણી આપણા ફાફડા થઈ જાય ને, પાણી મૂકી દેજો, મરણનું થયું એવું જ થાય ને અર્થ. એટલે ઓલો ટપાલી કે હવે અહીંયા ઊભા રહેવાનો અર્થ છે, આમાં શું મળે? એને એમ કે આ પરીક્ષાના પરિણામની સિઝન છે તો વળી ક્યાંક સારું આવી ગયા હોય, છોકરો પાસ થઈ ગયો તો આપણને કાંઈક ટિપ્સ મળી જાય, પાંચ પછી બધા રૂપિયા આપી દે શેઠ સાહેબ તો આપણું કામ થઈ જાય. ટપાલી બિચારો એ વરાહે ઉભેલો, ત્યાં તો શેઠ કે પાણી મૂકી દીધું, પાણી મૂકી દો, ઓલો વયો ગયો. અને શેઠાણી આફળા થઈને આવ્યા, શું છે, કોણ ભયું ગયું, શું થઈ ગયું? કઈ નથી, બાબલો પેલે નંબરે પાસ થઈ ગયો છે, એનો તાર છે. પણ તમે પાણી પાણી મૂકી દીધું ને, હા એમાં ચા ખાંડ નાખી દે. અરે આ દેતા હશે કોઈને. માગ્યા પેલા આપે એ દાન શ્રેષ્ઠ છે, પણ માગે તોય મરી જાય તો ના દે એને તો શું કહેવાય. અમેરિકામાં એક ઉદ્યોગપતિ, એનું નામ હેનરી થોર્નટન, થોર્નટન, એમની પાસે એક બે પાદરીઓ આવ્યા, કઈ સેવાનું કાર્ય ગરીબોનું ચલાવતા હશે તે દાન માટે આવ્યા. આદર આપ્યો, બેઠા પાદરીઓ એના દાન સેવા કાર્યની વાત કરી, એટલે થોર્નટને $1,000 ચેક અમેરિકાનો હતો ને માણસ, એટલે $1,000 ચેક લખી આપ્યો પાદરીને આપ્યો. લો બસ, પાદરી ખુશ થઈ ગયા. એ જમાને $1,000 એટલે તો બહુ જ કહેવાય ને, આજે પણ $1,000 એટલે ઘણું કહેવાય, તો ત્યારે તો $1,000 એટલે હા એમ ખુશ થઈ ગયા પાદરીએ. હજી આટલું આપ્યું તો સેજે આમ બે વાત કરવાનો ભાવ થાય, શેઠ સાહેબ તમે આમ છો આમ છો, કાંઈક તો બોલે ને, એમ લઈને થોડા વૈયા થોડા જાય. વાતચીત કરતા હતા થોડી મીઠી બે, ત્યાં એમનો ક્લાર્ક તાર લઈને આવ્યો, રિયલ બનેલી ઘટના. અને તારમાં એ સમાચાર કે એના ઉદ્યોગને $1,00,000 ખોટ ગઈ. હવે $1,00,000 ધંધો ચોપટ થવાની નોબત વાગી ગઈ. એ તાર લઈને ક્લાર્ક આવ્યો અને શેઠને આપ્યો. હેનરી થોર્નટને આ વાંચ્યો, ચર્ચા કરી ક્લાર્ક સાથે, એ આવું છે. પાદરીઓ સાંભળી ગયા કે માળો આ તો શેઠનો ધંધો ચોપટ થવાનો થયો. એટલે તરત જ હેનરી થોર્નટે પેલા પાદરીને $1,000 ચેક લખી દીધો હતો ને, એમ કીધું ચેક લાવ, ચેક લાવ. પાછો લઈ લીધો. પાદરીને એમ થયું કે વૈયા ગયા હોત તો સારું હતું. આ 2 મિનિટ મોડા પીડ્યા, આપણે રહી ગયા, વળી વ્યવહાર સાચો વાર્યા, ચેક પાછો લઈને ફાડી નાખ્યો. હવે કેવું થાય કેવું વિચાર કરો, બહુ અફસોસ થયો. પણ હવે બીજું પછી પાદરીઓ મન વાળ્યો, ઘસે બિચારાને ધંધો ચોપટ થઈ જવાનો હોય તો પછી લઈ જ લે ને. પણ એને ફાડી નાખ્યો ચેક અને તરત બીજો ચેક લખ્યો, એ $2,000 લખી નાખ્યો, લ્યો લઈ જાઓ. હવે આ જોઈ રહ્યા, એક બાજુ ધંધો ચોપટ થવાની નોબતનો તાર છે, તો $1,000 આપ્યા તેની જગ્યાએ $2,000 કરીને આપ્યા. પાદરી કે સાહેબ તમે $1,000 આપ્યા હતા બહુ થઈ ગયું, તમે આ એક તો ધંધાની મુસીબત આવી પડી છે અને $2,000 તમે લખો તો કે આ બધું જાવા બેઠું છે એમાં દાન કરી લેવા દો ને ભલા માણસ, વયું જશે બધું વયું જશે, અત્યારે તમને દઈ દીધું એટલું કામનું. આને કહેવાય ગીતાના ન્યાય પ્રમાણે કર્તવ્ય સમજીને, એટલે કે કરી લેવા જેવું કામ છે બસ, બીજું કઈ નહીં. આને કરી બધા કઠણ છો આવું થવું, એને જે પેલા એક્શન કરીને એ બધા કરે, હા એ કરે. પણ પછી એને જે $2,000 લખીને આપ્યો ને, એ તો વિરલા, 10 લાખમાં એક મળે નહીં, એક 10 લાખમાં આવો માણસ મળે નહીં. ભાઈ સૌ વિચારે કે આમાં કેમ દેવું, અથવા તો એમ કે હારું $1,000 દીધા છે બરાબર છે, હવે એને $2,000 કરવાની હિંમત તો લગભગ કોઈ ના લેવી. હે આ કે કરી લેવા જેવું છે, જાવા જ બેઠું છે તો દઈ દેવા દો ને ભલા માણસ, આપ્યા ખરે. એટલે બહુ સરસ શાસ્ત્રમાં એક કહ્યું છે, આ ખાખોળા કરવાથી મળે, કે નસીબ સારું હોય ત્યારે દાન તો આપો જ, પણ નસીબ બગડ્યું હોય, તમારે બદનસીબ હોય ત્યારે તો ખાસ દાન આપો. લે સારું નસીબ હોય તો દાન આપો, પણ તમારું નસીબ ખરાબ ચાલતું હોય તો અવશ્ય દાન કરો જ. કેમ? એ દાન કરશો એ જ તમારું નસીબ બદલશે. બનેલી બધી કથાઓ તમને કહું છું. આપણે અમદાવાદમાં જ બે ભાઈઓ, એમાંથી એક તો ધામમાં ગયા, ભોગીલાલ શેઠ આપણે સાંભળો જીવરાજ પાક માતંગી ટ્રાન્સપોર્ટ વાળા, ત્યારે માતંગી ટ્રાન્સપોર્ટ નહોતો એમને સ્થાપ્યો, સામાન્ય સ્થિતિ. એમના મિત્ર મનસુખભાઈ ગાંધી, એ કદાચ હજી હયાત છે, બે મિત્ર, બેની સ્થિતિ સાવ સામાન્ય, પૈસાની બહુ જ પેલી મુશ્કેલી. એ સમયમાં થોડા ઘણા જો ક્યાંયથી પૈસા આવ્યા હોય કોઈ કંઈક નાનું મોટું કામ કરવાથી, તો ભોગીલાલભાઈ દાન કરે. એટલે ઓલા મનસુખભાઈ ગાંધી કહે, ભાઈ ભોગીલાલ આ અત્યારે પરિસ્થિતિ તમારી આવી છે ને દાન કરો છો, તો કે આપણે આપીએ તો કંઈક ભગવાન આપે ને, એની વિચાર જુઓ. ત્યારે મનસુખભાઈ કે, મારો તો એવો વિચાર છે, ભગવાન આપે તો હું કંઈક આપું, ભગવાન આપે હું કહું, હું દર્શને જાઉં, કાળુપુર નરનારાયણ દેવ સ્વામિનારાયણ પ્રભુને દર્શન કરું, કહું ભગવાન આપે તો આપું. ભોગીલાલભાઈ કે, ના મારી સમજણ એવી છે કે આપણે આપીએ તો ભગવાન આપે. અને ભોગીલાલભાઈ એમ આપતા રહ્યા. થોડા વર્ષોમાં એણે માતંગી ટ્રાન્સપોર્ટ કંપની નાખી અને લાખોપતિ થયા. મનસુખભાઈ હજી એવા નેવા છે. એટલે આ આ પરિસ્થિતિ તમે જો, એટલે નસીબ પણ બદલે દાન આપીએ તો, એટલે દાન અવશ્ય આપવું જોઈએ. દાદાના દરબારમાં લીંબુડા લીલોડા લીમડા નીચે ભગવાન સહજાનંદ સ્વામી પરમ કૃપાળુ આપણો બાપ એ બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા, ચિત્રહાલ દશા, વૃદ્ધ શરીર, માથે પાઘડી બાંધેલી, દંડવત પ્રણામ કર્યા, નારાયણને પગે લાગ્યા, ધીમેથી પાઘડી કાઢી, પગમાં ભરાવી, એનો છેડો કાઢ્યો અને એને ખોલ્યો. પણ ખોલવા જાય તોય પાઘડીના લીરા થતા જાય, આટલી સડેલી પાઘડી, જાળવી જાળવીને ખોલવી પડે, પણ આમ ગાંઠ ખોલે ને તોય તૂટતી જાય એવી પાઘડી. એનો છેડો ખોલીને એમાંથી એક રૂપિયો કાઢ્યો અને મહારાજના ચરણોમાં લૂક્યો, લ્યો મહારાજ આ ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે તો મને એમ થયું કે હું પણ કંઈક આપું. એટલે મહારાજે રૂપિયો વાંકા વળીને આમ લઈ લીધો, હાથમાં રાખ્યો અને મહારાજ કે, અરે ગોર બાપા, આ રૂપિયો મને દીધો એના કરતાં આ તમારી પાઘડીની જે દશા જોઈએ છે, તો પેલા આ પાઘડી તો એક રૂપિયાની સારી લઈ લેવી હતી. ત્યારે ગોરદાદાએ શું કીધું ખબર છે? મહારાજ મારી પાસે માંડમાં રૂપિયો વેળો થયો, પાઘડી લઉં તો મારા બાપા તમને શું દઉં, હું પાઘડી લઉં તો તમને શું દઉં, માટે મને ચૂક પાઘડીની વાત જવા દો, પેલા હું તમને દઉં. દઈ દીધા જેવું છે એમ સમજીને જે આપે એ શ્રેષ્ઠ દાન. જોજો વાત નાની લાગે પણ ન થાય, થાય બહુ કઠણ છે બાપા. હા છે ને, ખીસું અહીંયા જ હોય છે હાર્ટ ઉપર, સમજીના દરજીઓ રાખ્યા છો, પણ આ બાજુ રાખે શું વાંધો છે, પણ અહીંયા હાર્ટ ઉપર હોય છે ભાઈ. એમાં આમ હાથ નાખવો એટલે કાળજામાંથી કાઢવા જેવું છે. ખીસું તો હોય 3 ઇંચનું જ ઊંડું, પણ આમ જે કાઢીને આમ કરવું ને એ બહુ તકલીફ, જીવમાં જીવ જતો હોય એવું લાગે, એવું લાગે. એટલે આને શું કહેવાય? ખીસું. શું કહેવાય? પણ ખિસ્સાને ઠલવો, ઊંધું કરો તો ખિસ્સાનું શું થાય? સુખી. સાહેબ વાંચી જુઓ, ખીસું ઉલટું કરો જો આ ખીસું તો સુખી. એટલે દાન કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરે, એ શ્રેષ્ઠ દાન છે. અર્જુન એને કહેવાય કર્તવ્ય સમજીને દાન કર્યું. કર્તવ્ય એટલે મનુષ્ય દેહે કરી લેવા જેવું